श्रीपद्म पुराण सृष्टिखंड अध्याय चौथो। यज्ञ ने माटे ब्राह्मणादि वर्णों तथा अन्ननी सृष्टि, मरीचि वगैरह प्रजापति रुद्र तथा स्वयंभू मनु वगैरह की उत्पत्ति तथा तेमनी संतान परंपरा नु वर्णन। भीष्मजीए कह्यू, हे ब्राह्मण, तमे अर्वाक स्त्रोत्र नामक सर्गनु કે જે માનવ સર્ગના નામે પણ પ્રસિદ્ધ છે તેનું સંક્ષેપમાં વર્ણન કર્યું, હવે તેનું જ વિસ્તારથી વર્ણન કરો। બ્રહ્માજીએ મનુષ્યોની સૃષ્ટિ કઈ રીતે કરી? હે મહામુનિ, પ્રજાપતિએ ચારેય વર્ણો તથા તેમના ગુણોને કઈ રીતે ઉત્પન્ન કર્યા અને બ્રાહ્મણાદિ વર્ણોના ક્યાં ક્યાં કર્મ માનવામાં આવ્યા છે, આ બધી વાતોનું વર્ણન કરો। પુલસ્ત્યજી બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, સૃષ્ટિની ઈચ્છા રાખનારા બ્રહ્માજીએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોને ઉત્પન્ન કર્યા। એમાં બ્રાહ્મણ મુખથી, ક્ષત્રિય વૃક્ષસ્થળથી, વૈશ્ય સાથળોથી અને શુદ્ર બ્રહ્માજીના બંને પગથી ઉત્પન્ન થયા। હે મહારાજ, આ ચારેય વર્ણ યજ્ઞના ઉત્તમ સાધન છે, તેથી બ્રહ્માજી યજ્ઞાનુષ્ઠાનની સિદ્ધિ માટે જ આ બધાની સૃષ્ટિ કરી। યજ્ઞથી તૃપ્ત થઈને દેવતાઓ જળની વૃષ્ટિ કરે છે, જેના કારણે મનુષ્યોની પણ તૃપ્તિ થાય છે, તેથી ધર્મમય યજ્ઞ હંમેશા કલ્યાણપ્રદ છે। જે લોકો સદા પોતાના વર્ણોચિત કર્મમાં લાગેલા રહે છે, જેમણે ધર્મ વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરી દીધો છે તથા જે સન્માર્ગે ચાલનારા છે, તેવા શ્રેષ્ઠ મનુષ્યો જે યજ્ઞનું યથાવત અનુષ્ઠાન કરે છે। હે રાજન, યજ્ઞ દ્વારા મનુષ્ય માનવ દેહ છોડ્યા પછી સ્વર્ગ અને મોક્ષને પણ પ્રાપ્ત કરી શકે છે તથા બીજા પણ સ્થાનને પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છા હોય તે પણ પ્રાપ્ત કરી શકે છે। હે નૃપશ્રેષ્ઠ, બ્રહ્માજી દ્વારા ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા અનુસાર રચેલી પ્રજા ઉત્પન્ન અનુસાર રચેલી પ્રજા ઉત્તમ શ્રદ્ધા સાથે શ્રેષ્ઠ આચરણનું પાલન કરવા લાગી। તે ઈચ્છાનુસાર જ્યાં ઈચ્છતી ત્યાં રહેતી હતી। સમસ્ત પ્રજાનું અંતઃકરણ શુદ્ધ હતું, તે સ્વાભાવિક રીતે જ પરમ પવિત્ર હતી। ધર્માનુષ્ઠાનના કારણે તેની પવિત્રતા વિશેષ રૂપે વધી ગઈ હતી। પ્રજાઓના પવિત્ર અંતઃકરણમાં ભગવાન શ્રી હરિનો નિવાસ હોવાના કારણે સર્વને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું હતું, જેથી બધા લોકો શ્રી હરિના પરબ્રહ્મ નામક પરમપદને સાક્ષાત્કાર કરી લેતા હતા। ત્યાર પછી પ્રજા જીવન નિર્વાહના સાધન રૂપે ઉદ્યોગ ધંધા અને ખેતી વગેરેનું કામ કરવા લાગી। હે રાજન, ડાંગર, જવ, ઘઉં, વિવિધ ધાન્યો, તલ, માલકાંગણી, મકાઈ, કોદરા, ચણા, અડદ, મગ, મસૂર, વટાણા, ફૂલથી, તુવેર, સામો અને શણ, આ 17 પ્રકારના ગ્રામીણ અન્ન છે। ગ્રામીણ અને જંગલી બંને પ્રકારના મળીને 14 પ્રકારના અન્ન યજ્ઞના ઉપયોગમાં આવે છે એવી માન્યતા છે। તેમના નામ આ છે: ડાંગર, જવ, અડદ, ઘઉં, બારીક ધાન્ય, તલ, સાતમું કાંગણી અને આઠમું ફૂલથી, આ ગ્રામીણ અન્ન છે, તથા સામો, તેનીના ચોખા, વનતલ એટલે જરતીલ, ગવેધું એટલે ઘાસ, વેણુજવ તથા મકાઈ, આ 6 જંગલી અને અન્ન છે, આ 14 અન્ન યજ્ઞાનુષ્ઠાનની સામગ્રી છે તથા યજ્ઞ જામની ઉત્પત્તિમાં હેતુ છે। યજ્ઞની સાથે આ અન્ન પ્રજાની ઉત્પત્તિ અને વૃદ્ધિના પરમ કારણ છે, તેથી આ લોક અને પરલોકના જ્ઞાતા વિદ્વાન પુરુષ આ 14 ધાન્ય દ્વારા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે। એ નૃપશ્રેષ્ઠ, દરરોજ કરવામાં આવતું યજ્ઞાનુષ્ઠાન મનુષ્યનું પરમ ઉપકારક તથા તેમને શાંતિ પ્રદાન કરનારું છે। ખેતી વગેરે જીવિકાના સાધનો સિદ્ધ થઈ ગયા પછી પ્રજાપતિએ પ્રજાના સ્થાન અને ગુણો અનુસાર તેમનામાં ધર્મ મર્યાદાની સ્થાપના કરી, પછી વર્ણ અને આશ્રમોના અલગ અલગ ધર્મ નિશ્ચિત કર્યા તથા સ્વધર્મનું સારી પેઠે પાલન કરવાવાળા બધા વર્ણો માટે પુણ્યમય લોકની રચના કરી। યોગીઓને અમૃત સ્વરૂપ બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે, જેને પરમપદ કહે છે. જે યોગી સદા એકાંતમાં રહીને યત્નપૂર્વક ધ્યાનમાં લાગેલા રહે છે તેમને તે ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત થાય છે, જેનો જ્ઞાની જનો જ સત્કાર કરી શકે છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, રૌરવ, ઘોર અસિપત્રવન, કાલસૂત્ર અને અવિચી માન વગેરે જે નરક છે, તે બધા નરકો વેદોની નિંદા, યજ્ઞનો ઉચ્છેદ એટલે કે નાશ તથા પોતાના ધર્મનો પરિત્યાગ કરનારા પુરુષો માટે છે. બ્રહ્માજીએ પહેલા મનના સંકલ્પથી જ ચરાચર પ્રાણીઓની સૃષ્ટિ કરી, પરંતુ જ્યારે આ પ્રમાણે તેમની બધી પ્રજામાં પુત્ર પૌત્ર આદિના ક્રમથી વધારે વૃદ્ધિ ન થઈ શકી ત્યારે તેમણે પોતાના જેવા અન્ય માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ છે ભૃગ, પુલહ, ક્રતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ અને વશિષ્ઠ. પુરાણમાં નવ એટલે કે સંભવત પુરુષજીની સાથે જ નવ બ્રહ્મા માનવામાં આવે છે. એટલે પુરાણમાં નવ બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ ભૃગ વગેરેની પહેલા જે સનંદન વગેરે પુત્રોને બ્રહ્માજીએ જન્મ આપ્યો હતો તેમના મનમાં પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા ન થઈ, તેથી તેઓ સૃષ્ટિ રચનાના કાર્યમાં ફસાયા નહીં. તે બધાને સ્વાભાવિક રીતે વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તેઓ માત્સર્ય વગેરે દોષોથી રહિત અને વિતરાગ હતા. આ પ્રમાણે સંસારની સૃષ્ટિના કાર્યથી તેઓ ઉદાસીન થઈ જવાથી મહાત્મા બ્રહ્માજી બહુ ક્રોધિત થયા. તેમની ભ્રુકુટી ખેંચાવા લાગી અને લલાટ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયું. એ જ સમયે તેમના લલાટમાંથી મધ્યાહન કાળના સૂર્ય જેવા તેજસ્વી રુદ્ર પ્રગટ થયા. તેમનું અડધું શરીર સ્ત્રીનું હતું અને અડધું પુરુષનું. તેઓ અત્યંત પ્રચંડ હતા અને તેમનું શરીર બહુ વિશાળ હતું. ત્યારે બ્રહ્માજીએ તેમને આદેશ કર્યો કે તમે પોતાના શરીરના બે ભાગ કરો. અને પછી બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીના આદેશથી રુદ્રે પોતાના શરીરને સ્ત્રી અને પુરુષ રૂપી બે ભાગોમાં અલગ અલગ કરી દીધું અને પછી પુરુષ ભાગને 11 રૂપોમાં વિભક્ત કરી દીધું. એ જ પ્રમાણે સ્ત્રી ભાગને પણ અનેક રૂપોમાં વિભક્ત કર્યું. સ્ત્રી અને પુરુષ બંને ભાગોના તે ભિન્ન ભિન્ન રૂપ સૌમ્ય, ક્રૂર, શાંત, શ્યામ અને ગૌર વગેરે વિવિધ પ્રકારના હતા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાનાથી ઉત્પન્ન પોતાના જ સ્વરૂપ એવા સ્વયંભૂને પ્રજાપાલન માટે પ્રથમ મનુ બનાવ્યા. સ્વયંભૂ મનુએ શતરૂપા નામની સ્ત્રીનો, જે તપસ્યાના કારણે નિષ્પાપ હતી, પોતાની પત્ની રૂપે સ્વીકાર કર્યો. દેવી શતરૂપાએ સ્વયંભૂ મનુ દ્વારા બે પુત્ર અને બે કન્યાઓને જન્મ આપ્યો. પુત્રોના નામ હતા પ્રિયવ્રત અને ઉતાનપાદ તથા કન્યાઓ પ્રસૂતિ તથા આકૃતિના નામે પ્રસિદ્ધ થઈ. મનુએ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના લગ્ન આકૃતિના રુચિ પ્રજાપતિની સાથે કર્યા. દક્ષને ત્યાં પ્રસૂતિના ગર્ભથી 24 કન્યાઓ ઉત્પન્ન થઈ. તેમના નામ છે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, પુષ્ટિ, તૃષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, સિદ્ધિ અને 13મી કન્યા કીર્તિ. આ 13 કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ભગવાન ધર્મ સાથે પ્રણાવી. આમના પછી 11 કન્યાઓ હતી, જે ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્તુતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસુયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા નામે પ્રસિદ્ધ થઈ. હે નૃપશ્રેષ્ઠ, આ ખ્યાતિ વગેરે કન્યાઓને ક્રમશઃ ભૃગુ, શિવ, મરીચી, અંગિરા અને મે એટલે કે પુલત્સ્ય તથા પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ તથા પિત્રોએ ગ્રહણ કરી. શ્રદ્ધાએ કામને, લક્ષ્મીએ દર્પને, ધૃતિએ નિયમ નિમયને, તૃષ્ટિએ સંતોષને અને પુષ્ટિએ લોભને જન્મ આપ્યો. મેઘાએ શ્રુતને, ક્રિયાએ દંડ, નય અને વિનયને, બુદ્ધિએ બોધને, લજ્જાએ વિનયને, વપુએ પોતાના પુત્ર વ્યવસાયને, શાંતિએ ક્ષેમને, સિદ્ધિએ સુખને અને કીર્તિએ યશને ઉત્પન્ન કર્યા. આ જ ધર્મના પુત્ર છે. કામ દ્વારા તેની પત્ની નંદિનીએ હર્ષ નામક પુત્રને જન્મ આપ્યો. આ ધર્મનો પૌત્ર હતો. ભૃગુની પત્ની ખ્યાતિએ લક્ષ્મીને જન્મ આપ્યો, જે દેવાધિદેવ ભગવાન નારાયણના પત્ની છે. ભગવાન રુદ્રે દક્ષ સુતા સતીને પત્ની રૂપે ગ્રહણ કર્યા, જેમણે પોતાના પિતા પર ખીજાઈને શરીરનો ત્યાગ કરી દીધો. અધર્મની પત્નીનું નામ હિંસા છે. તેણે અનુરુત નામે પુત્ર અને નિકૃતિ નામવાળી કન્યાને જન્મ આપ્યો. પછી તે બંને ભય અને નરક નામે પુત્ર તથા માયા તથા વેદના નામની કન્યાઓને ઉત્પન્ન કરી. માયા ભયની અને વેદના નરકની પત્ની થઈ. તેમનામાંથી માયાએ સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનારા મૃત્યુ નામના પુત્રને જન્મ આપ્યો અને વેદનાથી નરકના અંશથી દુઃખની ઉત્પત્તિ થઈ. પછી મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધનો જન્મ થયો. આ બધા અધર્મ સ્વરૂપ છે અને દુઃખોત્તર નામે પ્રસિદ્ધ છે. એમને ન કોઈ સ્ત્રી છે, ન પુત્ર. આ બધા જ નૈષ્ટિક બ્રહ્મચારી છે. હે રાજકુમાર ભીષ્મ, આ બધા બ્રહ્માજીના રૌદ્ર રૂપ છે અને એ જ સંસારના નિત્ય પ્રલયમાં કારણ બને છે. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.